દુનિયામાં બધા માણસો ની એક જ જાત ની કલ્પના કેમ થાય? દરેક ને જગત સ્વતંત્ર દેખાય, દરેક ને જગત સ્વતંત્ર દેખાય. જ્ઞાની છે. દર્શન તો એ કોક તારે જુસ્સો શરૂ કરી દે એટલે એટલે મારે બીજી જ મિનિટે હું તો પછી ચેલેન્જ આટલી વર્ષોથી ફેંકતી હતી, ખબર છે, વખત મારે મહેસાણા આવું તો કે નથી જવાનું જાત્રા દાદા સાથે, તો ત્યારે તો મારો તમારો પહેલો જ થઈ છે. ભાઈ આપણે તો ત્યાં બસમાં બેઠા આ ના કે છે પહેરેલે કપડે જો આપણે દાદા તમારા સાથે જાત્રા આવું છે, એને કાંઈ કહ્યું જ નહીં. હવે વડોદરા બહુ મહેનતે

એ દ્રષ્ટિ થી જીવા તો બહુ ફાયદો થઈ ગયા. વિપરીત બુદ્ધિ ની શંકા સુણતા ગઈ જા અમને નથી દંડ્યા નકરિયા ભેદ હું છું. વિપરીત બુદ્ધિ થાય અમારી એટલે તમે જાણી જાઓ, દાદા જાણી જાય અને દંડ તોય છતાં દંડે નહીં. એમ અમારી શંકા કે છતાં અમને નથી દંડ્યા નકરિયા ભેદ હું. ઓગણત્રીસ ત્રણ ઓગણીસો સત્યોતેર કીર્તિભાઈ ને ત્યાં રામનવમી, કીર્તિભાઈ નો જન્મદિવસ, હનુમાનજી નો જન્મદિવસ. જય સચિદાનંદ. કરેક્ટ એવું નથી, કરેક્ટ ગોડ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએચર તમારી મારી વચ્ચે બધા બહુ નાના મોટા ક્રિએચર છે, આજથી ના દેખાય એવા ક્રિએચર છે, દુર્બીન છે ના દેખાય એવા ક્રિએચર છે, તેની અંદર ભગવાન પોતે રહેલા છે. આખું બ્રહ્માંડ છે તે આખું ફાંસી ફાંસી ની ક્રિએશન ભરેલું છે અને તેને બી પોતે ભગવાન રહેલા છે. મજા આવી છે ને? તમારા માં ભગવાન રહેલા ને? બધા દેખાય છે તમને? હજુ સુધી હજુ સુધી નથી દેખાય. દિવ્ય શક્તિ કહેવાય છે એટલે એનું ઘણા જ્ઞાન નું ગોઠવવાનું કે કેતા હતા કે ભાઈ આ ગોઠવીશું. ઉદ્ગલ પક્ષી જે ચિત્ત છે અસત ચિત્ત છે, અને આત્મ પક્ષી સ્વપક્ષી થયું એટલે સચિદાનંદ. કઈ બંધનો પક્ષ છે? દેહ માં રહેવાનો વાંધો નથી, દેહ માં ખાવાનો વાંધો નથી, શાદી કરવાનો વાંધો નથી, બધી છૂટ. હા, પણ જો મારી વાત તું સમજુ તો, નહી તો એ પોઈઝન થઈ જશે. મારી વાત કાચી પડી તો પોઈઝન થશે. મારી વાત સમજ, મારું આપેલું જ્ઞાન એ લક્ષ દેવાથી છે તે, અને બીજી મારી આજ્ઞા અને બધી સમજ આજ્ઞા ના સમજવું પડે તો એટલું હું કહેવા માંગુ છું. શું કહ્યું? તમારી આપેલી આજ્ઞા સમજવી જોઈએ અને જે જ્ઞાન આપ્યું છે એની સમજણ. એ આજ્ઞા છે સ્વપક્ષી છે. કેવી છે? સ્વપક્ષી છે. એમાં પૂતગલ પક્ષી છે ગભરાઈ ઉઠા બૈરી વગર ચીર થશે, શું થશે બાપ, એ બધી ગભરાવું રહે દીધી. કમાલ રહેવા છે એટલે અક્રમ વિજ્ઞાન આ કુલ થઈ. અરે અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું એટલે અમે આવ્યા હતા, બહુ મોટા કેસ ઓફિસ ના હતા. તે કહે દોઢ કલાક વાત કરી, પહેલું મને વાંધો ઉઠાયો કે બધું આખું જગત ક્રમમાં ચાલે છે ને તમે અક્રમ શા માટે છે? ફોન કરી કે બરોબર છે, સૂર્ય ચંદ્ર બધું ક્રમમાં ચાલે છે, બધા ધર્મ ધર્મે ક્રમમાં ચાલે છે, બરોબર છે. સર મેં કહ્યું તમે થિયોસોફીમાં જાઓ છો અને તમે ક્રમ બોલો તો તમને પાપ લાગશે. કેમ? અમે ક્રમ નહીં, તમે ના, તમે ક્રમમાં નથી, ક્રમમાં નથી, બરોબર. તમે અક્રમની થયામાં છો. શું છે? અક્રમની છાયામાં છે. હા, આ થયામાં છે, તમે અક્રમમાં આવે એવું છે. પણ બહુ કાળે ઘણા કાળે જો પત્તો પડ્યો તો પડ્યો, નહીં તો લખી પડશો. પત્તો લાગ્યો, અક્રમ કોને કહેવાય? કે કોઈ જાતનો મત નહીં, પક્ષ નહીં, અપક્ષ. કેવું? અપક્ષ, નિષ્પક્ષપાત. નિષ્પક્ષપાત કે તમારો, તમારા વિચારો એવા છે કે પક્ષપાત વગર ના છે. બરોબર છે. અક્રમ છે ના, એ અક્રમ ના કહે. અક્રમ શાદવાદ વાણી જોઈએ. અક્રમ શાદવાદ વાણી જોઈએ. હા, પછી શાદવાદ ના હોય ના. દાદા આપડે તો અક્રમ એને માન્યું છે, પાંચમા માં બે રહ્યા. આપડે તો અક્રમ એને માન્યું છે, ઉપર મૂકી દીધા છે. હવે અહીંથી નીચે શરૂ કરો. હા, આટલું અક્રમ એ તો સમજણ પાડવા માટે કે ભાઈ અક્રમ શું. બરોબર. વિગત થી જેને સાયન્ટિફિક રીતે વિગત થી સમજવું હોય ને. બરોબર છે. તો સમજણ પાડી પડે. હા, બરોબર. અમને પેલા પગથિયા ચડતા તો અમને લાગતો હતો આપડે કઈ આ લિફ્ટ મજા આવી જાય. એટલે અમને ઉકેલ આવ્યો. પણ પેલા જે બીજા પૂછે ને સાયન્ટિફિક, એવું ક્રમિક માર્ગ માં શું વાંધો આવ્યો હતો તમે અક્રમ ના? ભાઈ ક્રમિક માર્ગ ભેદ પાડે. શું કરે? ભેદ પાડે. ભેદ પાડે. મારો જુદો, તારો જુદો, આનો જુદો, અક્રમ એક જ થાય. અક્રમ એક જ થાય. એ દાદા સમજાવું ને, અક્રમ એક થાય એટલે. હા, બધા ભેગા થઈને એક થાય. એક જ જગ્યા જ્યાં થાય તો અક્રમ હોય. એ અક્રમ નું સ્ટેશન હોય. ફરીથી પૂછો. નીરુબેન બધા માર બેઠું. અક્રમ એક થાય. ફરીથી પૂછો. એ ના સમજાયું કે છે કેમ એક થાય, કેમ એ સમજાયું? એટલે આ બધા ભેગા થઈ, બધા ભેગા થાય એક જગ્યાએ. અચ્છા, બધા માર્ગો ભેગા થાય એક જગ્યાએ. ભેગા થાય ને. બરોબર છે. અક્રમ નું સ્ટેશન. અચ્છા, જુદા જુદા ધર્મો વાળા આવે પણ અહીં પહોંચે તારે ને. અક્રમ પહોંચે તારે. એના કરતા હું તમને કહ્યું છું ભાઈ, મારે તો આવી જાવ ને. અક્રમ પહોંચે તો એ મોક્ષ માર્ગ તો ખુલ્લો થઈ ગયો. સાવ સાચી વાત છે. પછી સાવ સાચી વાત, ખુલ્લું થઈ ગયું છે. સરળ નહીં, વાંકું નહીં, ભાંગે નહીં. શું નહીં તો ગઈ પણ ક્યારે ધર્મ આરાધન કરીએ? આર્થ ધ્યાન રહે, ધ્યાન થયા કરે. અને તે આવતા ભાવની કમાણી ભૂખ પૂરી થઈ ગઈ થયા કરે. શું પતી જાય દાદા? તો આર્થ ધ્યાન રહે, ધ્યાન મહેરજ બનતી પણ સંસાર ચાલુ રહ્યો. આવતા જ તમારી હયાતી બાદ એટલે હો દોઢસો વર્ષ હો હો વર્ષ જીવ જો એમ નથી કેતો. પછી બીજી વાત છે, પછી આનો શું? ઋષભ દેવે એવી ચિંતા નથી કરવી પડી કે મારા પછી આ શું થશે. ઋષભદેવે ચિંતા નહીં કરી હોય, પણ એના ચેલાઓએ કોઈક ઠેકાણે ચિંતા કરી છે કે ભગવાન જતા રહે છે, પછી અમારું શું એમ થાય ચેલાઓને. ઋષભદેવને આ અવસર પેઢી કાળમાં પહેલા તીર્થંકર. આ અવસર પેઢી કાળના પહેલા તીર્થંકર. બરોબર છે દાદા. એટલે એમને કઈ ચિંતા કરવા જેવું નતું. એવું અમે આ દુષ્મ કાળ ના પહેલા છીએ. પછી ચાલ્યા કરશે થોડો. અટકી નથી બોલવાનું. દુષ્મ કાળ ના પહેલા તીર્થંકર અમે છીએ. પહેલા વિજ્ઞાની ચાલી તો હજી ચાલશે. ચોવી નહીં થાય, બાર થશે, બાર નહીં થાય, છ થશે. જેટલું ચાલી દાદા તમારું જ્ઞાન છે. તમારું દર્શન ક્યાં સુધી નું ગણાય? દર્શન તમારું ક્યાં સુધી નું ગણાય? કેવળ દર્શન. કેવળ દર્શન. તમે લોકાલોક માં ક્યાં સુધી જોઈ શકો? અમે અલોક નહીં જોઈ શકીએ, લોક નહીં જોઈ શકીએ. ગમ્યું ગમ્યું. અમારું દર્શન એ કેવળ છે. જ્ઞાન નથી. જ્ઞાન નથી. દર્શન જ્ઞાનમાં ફેર છું. સર કે છે કે સમજમાં આવે, જ્ઞાનમાં ના આવે. કેવું? સમજમાં આવે, જ્ઞાનમાં ન આવે. જ્ઞાન એટલે રૂપકમાં. હા, જ્ઞાન એટલે રૂપકમાં. બરોબર બરોબર. સમજ રૂપક ના હોય સમજણ તો પડી, પણ રૂપક નથી આવતું માટે સમજે દર્શન કહેવાય. રૂપક નથી આવતું માટે આવે ત્યારે જ્ઞાન કહેવાય. રૂપક આવે ત્યારે જ્ઞાન કહેવાય. બરોબર. તમે સમજણ છે કે ભાઈ આ સુપારી ખાવી, પાન ખાવા, એ ખોટું છે. એ જ્ઞાન એ સમજણ તો છે તમને, પણ એ દર્શન માં છે. જ્યાં સુધી છૂટી ના જાય ત્યાં સુધી જ્ઞાન માં ના કહેવાય. સમજાય? અમારો ઉકો છે એ દર્શન માં કહેવાય, જ્ઞાન માં ના કહેવાય. અને બીજું બધું મારું જ્ઞાન માં કેવું છે? બધું જ્ઞાન માં છેલ્લો એક ટકો તો બહુ બહુ ખોટવાનો છે. તો 4% કેટલી ખોટવા, અને આપડે એમ જરૂર નથી, આપડે અટકી નથી ભાઈ. કેવું આપડે ત્યાં મહાત્મા હે આનંદ થી ધર્મ ધ્યાન પાવે, દાદાની આજ્ઞા એટલે ધર્મ ધ્યાન, અને ધર્મ ધ્યાન રહે દાદાની આજ્ઞાથી ધર્મ ધ્યાન રહે એટલે અંદર શુક્લ ધ્યાન રહે, એટલે શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન સાથે મુક્તિ તરફ પ્રયાણ કરી રહ્યા છે. શું થયું છે? શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સાથે મુક્તિ તરફ પ્રયાણ કરી રહ્યા, અને મુક્તિ મુક્તિ શ્રી સામી આવે. કેવું સુંદર વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન છે. બધા લોકો બહુ પસંદ થઈ જાય છે. અને બીજો યશ નામકર્મ લાવીને આવ્યો છું, તે આ થયેલો એનું કામ થઈ જાય, આ થયેલો તેનું કામ થઈ ગયું, ફલાણું કામ થઈ ગયું, એટલે ઉકેલ આવી જાય બધાને. આ લડેડે એનું કામ થઈ જાય, આ લડેડો નું રાખો, લખી રાખો. યશ નામકર્મ ના હોય તો બિચારા ને મુજામણ થાય લોકો ને. ના, યશ નામકર્મ તો ઘણું લાવ્યા છો, એ તો ઘણું લાવ્યા છો. હું જોઉં છું, એ તો મેં જોયું છે. એક ટકો શું તાર બધી વેપાર કેમ પોતા તારું શું ઘેર લઈ જાવ, એક ટકા હાલ શું અઠું કરીએ, એક ટકા હાલ અઠું શું કરીએ પછી બરોબર છે. 99% શું કાપે તો 1% તારું લઈ જાય ઘેર, એના કરતા મારી શું કાપ્યું લીધું તું સ્વાદર બંધ કરી શું કહું હોય 100% આપડે હાર સારા. હા, 1% સારું મોડું મોડું બગાડવું, 1% શું સારું મોડું બગાડવું, એ કોને કહી કા. સચ્ચિદાન છે, ગમે તો જાઓ કે ગમે તો બે રહ્યો, પણ આ તો ત્યાં રૌદ્રદયાનું કારખાનું થઈ ગયું છે. શું થઈ ગયું છે? હવે એ ધ્યાનથી બચ્યા નહીં, ત્યાંથી જ આપણે ના સમજીએ મુક્તિ મુક્તિ જવાની આ બધી ફિકીરીઓ ચાલી છે. હવે નહીં તો એ ધ્યાન તો ઉત્પન્ન થયા કે રહે જ નહીં. અને શુદ્ધાત્માનું લક્ષ્ય એ શુક્લ ધ્યાન કહેવાય. ધ્યાન, હા, તમારા લક્ષ્મણ તમારા ધ્યાનમાં શું કોણ છો? તમે ગીતે લાલ છો સિદ્ધાર્થમાં, ત્યાં સિદ્ધાર્થમાં ત્યારે સિદ્ધાર્થમાં ધ્યાન છે. શું છે બધા શુક્લ ધ્યાનના બીજા લક્ષણો ક્યારે આવશે? બીજા લક્ષણો, બીજા લક્ષણો શુક્લ ધ્યાનની બીજી કરામતો છે બીજી ઘણી. શુક્લ ધ્યાન જીવને જયારે હોય ત્યારે આ હોય, આ તે હોય, અમુક દર્શન થયા, અમુક અમુક જોઈ શકે, અમુક ઊંચે નીચે તીર્થો આડો અવડો નથી. પણ એનું સ્પષ્ટ વેદન ના થાય, બરોબર છે. સિદ્ધાર્થમાં કર્યું લક્ષ્ય હતું, પણ સ્પષ્ટ વેદન એ પહેલો પાયો. બીજો પાયો સ્પષ્ટ વેદન, અમારું સ્પષ્ટ વેદન અમને 100% ખાતરી કા, અને નિરંતર એમાં રહેતું હોય છે, નિરંતર લક્ષ્ય એમાં રહેતું હોય છે. ના, લક્ષ્ય રાખ. સ્પષ્ટ સ્પષ્ટ વેદન એટલે સ્પષ્ટ વેદન ક્યારે થાય? કે ઘણો ખરો બહાર છે, તે બહાર દર્શનમાં તો બધું તમને આવી ગયું છે, પણ જ્ઞાનમાં નથી આવ્યું, રૂપકમાં નથી આવ્યું. હા, રૂપકમાં નથી આવ્યું, બરોબર. એટલે રૂપકમાં આવે ત્યારે સ્પષ્ટ વેદન થાય. અમુક ભાગ રૂપક માં આવી ગયો. રૂપક માં તો દાદા આ માયલો તો બધો નિરાકારી છે, માયલો તો નિરાકારી છે, આકાર રહી જ છે. એટલે કયું રૂપ આવે? રૂપક માં શું આવવું જોઈએ? રૂપક માં એ રૂપક માં નહીં, વર્તન ની વાત કરો છો. આપણે આ બધા ધંધા રોજગાર બીજા બધા માંથી એના જે છે ને એ હજી દર્શન માં એમ છે કે દર્શન માંથી આપડે છૂટી ગયા, દર્શન છે સમજ થી છૂટી ગયા, બરોબર છે, સમજી ગયો, જ્ઞાન થી છૂટ્યા નથી, બરોબર, અંદર જ્ઞાન માં પડ્યું છે પેલી ચીજ, આખી બધી ચીજ ની માયા જાળ પડેલી છે, સમજી ગયો વાતનું કેવું, એટલે ત્યારે સ્પષ્ટ વેદન થાય, સ્પષ્ટ વેદન થાય બીજો પાયો, સ્પષ્ટ વેદન થાય બીજો પાયો, બીજો પાયો કેવળ જ્ઞાન બધું જ દેખાડે, કેવળ જ્ઞાન, હા, લોકાલોક, લોકાલોક, અત્યારે લોકાલોક અમને સમજાય ખરું, જ્ઞાન રૂપક માં ના આવે, સમજાય ખરું રૂપક માં ના આવે, કેવળ દર્શન માં કરું, પછી આપડે આમાં શું, અત્યારે આ પહેલું પાયો થઈ ગયો, બહુ થઈ ગયું, આ જૈન તો શું કે પહેલો પાયો તો રાજે ભગવાન થઈ ગયો, બારમું ગુંઠાયો કે પહેલો પાયો ના આવે, દસમા માં કોઈ અડે નહીં એ પહેલો પાયો, હા દસમા માં પહેલો પાયો અડે નહીં, બરોબર, અગિયાર માં પડવાનું ગુણ શાંત છે દાદા, એક આ તો સામાન્ય વાત નીકળી છે તો પૂછી લઉં કે અત્યારે જૈનો એમ માને છે કે કપાળુદેવ અગિયાર માં ગુણસ્થાને થી તકલીફ આવેલી ને એમાંથી પડ્યા હતા, એ વાત કઈ છે, કઈ સાચી કઈ છે, એટલે એમના લખાણ પરથી એવું લાગે છે, એમના લખાણ ઉપરથી એવું લાગે છે, અગિયાર પરથી નથી પડેલા, દસમા થી બારમા માં એમને શ્રેણી મંડાણી નહોતી ગયા છે, નહીં અમુક ઊંચે જઈને પછી પડ્યા છે, ઊંચે જઈને એટલે દાદા બારમે પહોંચીને સાતમા સુધી, સાતમા સુધી ત્યાંથી આગળ નથી ગયા, સાતમાં જઈને પડેલા છે, એટલે બધું સાત ચાકેલો છે, સાત ચાકેલો છે, એ પોતે જ લખ્યું છે ને એમને, એમને બધું હજુ આગળ કેમ પથાટ લાગી તે અમને ખબર છે કે તે સાતમામાંથી પહેલામાં આવ્યા પછી, સાતમામાંથી પહેલામાં આવ્યા, પહેલામાંથી આપણે ચડ્યા પછી, પહેલાથી પછી વાર ના લાગે ને, જોઈ લો છે રસ્તો પડે તો વાર ના લાગે, બરોબર છે, અગિયાર માં સ્પર્શ કરેલો એવું લોકોના મનમાં એવું સમજાય એવું છે, પછી લખ્યું છે એવું શું ગયું ને, પણ તે હાથમાં હાથમાં સ્પર્શ કરી દીધો, એમનો જે અનુભવ કે છે ને તે સાતમા ના સ્પર્શ નો છે, આપણે એવો બહુ ઝકે ઉતરાય ને, એ ક્યાંક અગિયારમું તો આપણે કહેવાય, આ અગિયારમું આપણે કહેવાય, નિરુબેન સાથે એક દિવસ વાત ચાલતી ને, નિરુબેન મને કે ના એવું કઈ નથી, એટલે આ તો સામાન્ય, અમારે ત્યાં શ્રીમદ વાળા ઘણા મળતા હોય છે, આજે શ્રીમદ ભાઈ આખો ફોન ત્યાં છે, પોતે એવું લખ્યું છે, એટલે પછી મેં કીધું કયો પત્ર છે, મને યાદ માં હમણાં એક ભાઈ મળ્યા હતા, મને પોતે કહેલી લખ્યું છે કે અમે અમે જોયેલું છે એવું અમને ખ્યાલ છે, કે એટલે પૂર્વ નો કોઈ બીજા ભાવ ની વાત કરે છે, એટલે આ જે જળ ઉતર થયેલી આજ ભાવ માં કે પાછલા ભાવ ના ના આ ભાવ છે ને પાછલા ઘણા આવતા, હા એ તો આ ભાવ ની વાત કરે છે ને આ લોકો, તો આ ભાવ માં ચડી ઉતર એવું ના થાય, એ તો ચડી ઉતર થાય એ તો જુદી વસ્તુ છે, પણ આ તો પેલા ના અવતારો માંથી એવું થયેલું, આ સ્થિરતા પકડેલા પછી ઉડી ઉડી ગયેલી, અને મિથ્યાત્વ માં આવી જાય, કેવું મિથ્યાત્વ માં આવી જાય, એટલે પછાડ બહુ વાગી છે એમ લખ્યું છે મેં પોતે, કેવું કપાળુદેવ ના ભાવ માં દાદા ક્યાં સુધી પહોંચેલા, તારા જાણ ભેદું છે, હા જસ્તાના જાણ ભેદું છે, શબ્દ છે, કપાળુદેવ ના ભાવ માં ક્યાં સુધી પહોંચેલા દાદા, સાતમા કપાળુદેવ ના જે ભાવ માં કયા ગુંઠાણા સુધી પહોંચેલા, એમ કયા કપાળુદેવ ના લગભગ છટકા સુધી પહોંચેલા, તે પણ નિશ્ચય થી, કેવું વ્યવહાર થી ના કહેવાય, સમજ ને વ્યવહાર તો વધે ને સંસારમાં બેઠા છે તો વ્યવહાર વધે ને, હા તો બરોબર છે સંસારમાં બેઠા